સદવિદ્યા સદ્ધર્મ રક્ષક પરમ પૂજ્ય ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, સત્સંગની સરિતા આપણા સુધી જેવો અવિરત વહેડાવી રહ્યા છે એવા આપણા સૌના ગુરુસ્થાને બિરાજમાન પરમ પૂજ્ય ગુરુ મહારાજ, આજના આ પવિત્ર ધનુર્માસની અંદર કથાનો જેવો શ્રવણ કરાવવાના છે એવા વ્યાસાસને બિરાજિત પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી શ્રુતિ પ્રકાશદાસજી સ્વામી, પૂજ્યપાદ લક્ષ્મીનારાયણ સ્વામી, પૂજ્યપાદ નારાયણ પ્રસાદદાસજી સ્વામી, સર્વે વંદનીય સંતો પાર્ષદો અને ધનુર્માસની કથાના સર્વેવાલા શ્રોતા ભક્તજનો, જય સ્વામિનારાયણ. ધનુર્માસનો પવિત્ર આ મહિનો ભગવાનની ભક્તિ સંપાદન કરવાનો મહિમનો છે, જ્ઞાન પ્રાપ્તિનો મહિનો છે. આ મહિનાની અંદર સ્વયં પરમાત્મા પણ સાંદિપની ઋષિના આશ્રમમાં ગુરુની પાસે બેસીને વિદ્યાભ્યાસ કરે છે અને થોડા જ દિવસોમાં સર્વાંગે સંપૂર્ણ સર્વ વિદ્યાઓ પ્રાપ્ત કરી ભગવાને પોતાના જીવનથી આ પ્રસંગની સ્મૃતિથી સંતોએ ઋષિ મુનિઓએ બ્રાહ્મ મુહૂર્તમાં બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરવાનો એક આયામ મળે, સત્સંગ કથાવાર્તા દ્વારા વિશેષ આપણા આધ્યાત્મને આપણે વૃદ્ધિ કરાવી શકીએ એ માટે ધનુર્માસની કથામાં સવારના સમયે એ સાંદિપની ઋષિના આશ્રમની ભગવાન ભણતા હોય એ સ્મૃતિઓને તાજી કરી અને આપણે પણ બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરીએ. આ ધનુર્માસના દિવસોમાં આપણે પણ કંઈક સત્સંગની અંદર અધ્યાત્મ માર્ગે આગળ વધીએ એવી સુંદર પ્રેરણાઓ આ ધનુર્માસની કથામાં આપણે મેળવવાની છે. ત્યારે વ્યાસાસને વિરાજિત વક્તાશ્રીના ચરણોમાં આપણે પ્રાર્થના કરીશું. ધનુર્માસની કથાના સમગ્ર કથાના યજમાન સાંજે પણ પૂજ્ય કૃષ્ણપ્રિય દાસજી સ્વામી અને પૂજ્ય સ્મરણ સ્વામી હરિસ્મરણ સ્વામી એ બંને સંતો રાત્રિના સમયે પણ કથા આ મહિના દરમિયાન આપણને શ્રવણ કરાવવાના છે ઓનલાઈનના માધ્યમથી. ત્યારે બંને સવાર અને સાંજની કથાના યજમાનશ્રી અમારે અક્ષર નિવાસી શ્રી કલ્યાણ બાપા કામલિયા ખૂબ શાસ્ત્રીજી મહારાજના હેતવાળા હતા, એકાંતિક ભક્તરાજ એમના સુપુત્ર પિતાશ્રી પ્રવીણભાઈ અને માતુશ્રીના શુભ સંકલ્પથી એમના સુપુત્ર મનોજભાઈ કૃણાલભાઈ મયંકભાઈ જેવો વડોદરામાં રહે છે, એક ભાઈ અમેરિકા રહે છે, એ ત્રણેય ભાઈઓના સદલક્ષ્મી આજની ધનુર્માસની કથાના યજમાન પદે જેવો રહ્યા છે ત્યારે યજમાન શ્રી વતી અને તમામ શ્રોતા ભક્તજનો વતી પરમ પૂજ્ય લક્ષ્મીનારાયણ સ્વામીના ચરણોમાં હું પ્રાર્થના કરીશ. પ્રથમ 11 મંત્રો દ્વારા આપણે પૂજન કરીશું અને ત્યારબાદ કથામાં પ્રવેશ કરીએ. અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ શ્રી વાસુદેવાય નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમઃ. ઓમ શ્રી ઘનશ્યામાય નમઃ. ઓમ શ્રી નીલકંઠાય નમઃ. ઓમ શ્રી સરજુદાસાય નમઃ. ઓમ શ્રી સહજાનંદાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ શ્રી અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમઃ. એક શ્લોકના ગાન સાથે પોથીશ્રીનું ફરીથી પૂજન કરીએ હાર પહેરાવીને. ન વાસુદેવાત પરમસ્તિ પાવનમ, ન વાસુદેવાત પરમસ્તિ મંગલમ. વાસુદેવાત પરમસ્તિ દૈવતમ, વાસુદેવાત પરમસ્તિ વાંછિતમ. વક્તાશ્રીના પૂજનમાં આપણે સૌ જોડાઈએ. કથા ત્વદીયા ભવ પાશ મોચને સુદેવતા પત્રય તપ્ત દેહિના અનેક જન્મા ઘચયાપહારિણી તનોતુ ભક્તિં વયુનં તવાંજસા. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વાલા ભક્તજનો, ધનુર્માસની આ કથામાં વિશેષ શ્રી વાસુદેવ મહાત્મા ગ્રંથના સહારે ભગવાનનો મહિમા આપણે સમજવાના છીએ. પરમ પૂજ્ય શ્રુતિ પ્રકાશ દાજી સ્વામી અને પૂજ્ય સત્ય સંકલ્પ દાજી સ્વામી આ બંને વક્તા સંતો સવારના સમયે આપણને ભગવાનની કથાનું શ્રવણ કરાવવાના છે. સ્વયં શ્રીજી મહારાજ શિક્ષાપત્રીમાં જે ગ્રંથને પોતે ઈષ્ટ કહે છે, જે ગ્રંથને પોતે પ્રિય માને છે, વેદાસ્ત વ્યાસ સૂત્રાણી શ્રીમદ ભાગવતાભિધમ પુરાણમ ભારતે તુ શ્રી વિષ્ણુર નામ સહસ્રકમ તથા શ્રી ભગવદ્ ગીતા નીતિસ્થ વિદુરોદિતા શ્રી વાસુદેવ મહાત્મમ સ્કંદ વૈષ્ણવ ખંડગમ. આઠ સત્શાસ્ત્ર જે અમને અતિ પ્રિય છે, ચાર વેદ, વ્યાસસૂત્ર, શ્રીમદ ભાગવત, વિષ્ણુ સહસ્ત્ર નામ, શ્રી ભગવદ્ ગીતા, વિદુર નીતિ, મનુસ્મૃતિ અને યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ અને શ્રી વાસુદેવ મહાત્મ, આ આઠ ગ્રંથ શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજ કે અમને પ્રિય છે એમ વાસુદેવ મહાત્માના સહારે ભગવાનનો વિશેષ મહિમા આપણે આ ધનુર્માસની અંદર સંપાદિત કરવો છે, મહારાજથી ખૂબ નજીક બનવું છે, ત્યારે વક્તાશ્રીના ચરણોમાં ફરી ફરીને પ્રાર્થના કરીએ આપણને મહારાજથી નજીક થવા માટેની બ્રહ્મ વિદ્યા આ વાસુદેવ ગ્રંથના મહાત્માને આધારે શ્રવણ કરાવશે વક્તા પૂજ્યપાદ શાસ્ત્રી સ્વામી શ્રુતિ પ્રકાશ દાસજી સ્વામી. વેદાસ્તોતું પ્રવૃતા યદનવધિ મહાનંદમાલક્ષ્ય દૂરાત્ પ્રત્યાવર્તંત સર્ગ સ્થિતિલયમખિલસ્યાસ્ય યે નામનંતિ સ્થાને દિવ્યેક્ષરેયો નિવસતિ સતતં નિત્યમુક્તાનુસક્તઃ સોયં કૃષ્ણઃ કૃપાલુ સ્વયમવતિ નિજાન સ્વામિનારાયણો નઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હરે કૃષ્ણ મહારાજની જય. સહજાનંદ સ્વામી મહારાજની જય. અક્ષરધામમાં બિરાજમાન અને અહીંયા નિજ મંદિરની અંદર પ્રગટ સ્વરૂપે બિરાજમાન ભગવાન શ્રી સ્વામિનારાયણ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, પૂજ્યપાદ ગુરુ મહારાજ, પૂજ્યપાદ લક્ષ્મીનારાયણ દાસજી સ્વામી, સંત વલ્લભદાસજી સ્વામી, સર્વે પ્રાતઃ સ્મરણીય સંતો, ધનુર્માસ અંતર્ગત શ્રી વાસુદેવ મહાત્મયની કથાના યજમાન શ્રી અમારે રાંચીવાળા કલ્યાણજી બાપા, એમનો આખો પરિવાર, કલ્યાણજી બાપાના દીકરા સુપુત્ર પ્રવીણભાઈ, એમના ત્રણ દીકરાઓ મનોજભાઈ કામલિયા, કૃણાલભાઈ કામલિયા અને મયંકભાઈ કામલિયા, આખો એ પરિવાર ભગવદ્ ગુણાનુરાગી પરિવાર આ ધનુર્માસની કથા એમના યજમાન બની અને એમને એવો શુભ સંકલ્પ કે પિતાશ્રીની એવી ઈચ્છા છે કે અક્ષર નિવાસી દાદા એટલે કે કલ્યાણજી બાપા એમની પુણ્ય સ્મૃતિમાં રાજકોટ ગુરુકુલની અંદર કંઈક આપણે એવું ધાર્મિક કાર્ય થાય, એમના નિમિત્તે થાય એવી એમની માતુશ્રીની પિતાશ્રીની ઈચ્છા, એટલે પ્રવીણભાઈની એમની ઈચ્છા. દીકરાઓએ આ સંકલ્પને વધાવી લીધો. ધનુર્માસની કથાઓ તો આપણે દર વર્ષે કરીએ છીએ અને આ વર્ષે શ્રી વાસુદેવ મહાત્મ્યની કથા, એ કથાના યજમાન તરીકે આ પરિવારે ખૂબ લાભ લીધો છે. આખા એ માસ દરમિયાન કલ્યાણજી બાપા એવા ઉત્તમ ભક્ત હતા, એકાંતિક ભક્ત હતા. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજને વિશે અતિ આત્મબુદ્ધિ, વિશેષ કરીને કહીએ તો નાની મોટી કંઈ પણ સેવાઓ હોય, સ્વામીને એ સામેથી કહેતા કે સ્વામી કંઈ સેવા હોય તો કહેજો, અમારા જો કંઈ સેવા હોય. અને એ વખતે એ કલ્યાણજી બાપાના દીકરા ચંદુભાઈ, એમને પણ આપણે બધા ઓળખીએ, રાજકોટ ગુરુકુલમાં ટ્રસ્ટી હતા, બાપા પણ ટ્રસ્ટી હતા. પ્રવીણભાઈ છે જે આ કથાના યજમાન થયા છે, એમને કદાચ ઓછા લોકો ઓળખતા હોય. એ પ્રવીણભાઈ એ ત્યારે ધંધા પાણી એ બધું એ ધ્યાન રાખતા. કલ્યાણજી બાપા એ સ્વામીને વાત કરે, સ્વામી કાંઈ સેવા હોય તો બતાવજો. સ્વામી સહેજે બહુ ઓછી પ્રેરણાઓ કરતા, કંઈક આયોજન હોય ને સ્વામીએ કહ્યું હોય કે આવું કંઈક આયોજન છે, તમારી અંદર બિરાજમાન મહારાજ જે કંઈ સંકલ્પ કરાવે એ કરજો. પછી કલ્યાણજી બાપા એ પ્રવીણભાઈને કહે કે સ્વામીને આટલા પૈસા મોકલી દેજો, એમ એ વ્યવસ્થા બધી પ્રવીણભાઈ કરે. પ્રવીણભાઈને પણ શાસ્ત્રીજી મહારાજમાં અતિ હેત, અતિ આત્મબુદ્ધિ, પિતાના તમામ ગુણો છે પ્રવીણભાઈની અંદર ઉતર્યા. કલ્યાણજી બાપાને શાસ્ત્રીજી મહારાજમાં એટલી બધી આત્મબુદ્ધિ કે નવી ગાડી હોય એ લઈ અને શાસ્ત્રીજી મહારાજ પાસે લઈ આવે, સ્વામી તમે આ વાપરો, અને જૂની હોય એ પ્રસાદીની મને આપો. કે બે ત્રણ ચાર વર્ષે જ્યારે પણ નવી ગાડી લે એટલે સ્વામી પાસે આવે, સ્વામી આ ગાડી તમે રાખો અને તમારી પ્રસાદીની ગાડી છે એ મને આપો. કેટલું એમને એ હેત હશે, આખો એ પરિવાર આવો. પ્રવીણભાઈ, અમે વચ્ચે થોડાક દિવસ પહેલાં વડોદરા ગયા હતા. પ્રવીણભાઈની ઉંમર પણ ખૂબ મોટી છે, અત્યારે 85 વર્ષની ઉંમર છે એમની. મહારાજે શરીરે ખૂબ એમને સારું રાખ્યું છે. એ પ્રવીણભાઈ વાત કરતા હતા કે એક વખત હું અને પપ્પા, એટલે કે કલ્યાણજી બાપા, રાંચીથી નીકળ્યા. હવે જૂનો સમય ટ્રેનમાં આવવાનો, આ તો હમણાં બધી ટ્રેનો ટાઈમે આવવા માંડ્યો, ત્યારે તો કેટલી લેટ થાય, ઘણા બધાને અનુભવ હશે. તો એક વખત અમે 3-4 દિવસે રાજકોટ પહોંચ્યા, આવવાના હતા રાજકોટ. અને અહીંયા આવ્યા તો પહેલાં શાસ્ત્રીજી મહારાજના દર્શન કરવા ઉપર રૂમે ગયા, દંડવટ કરતા હતા. હું નાનો કે એટલે સ્વામીએ પૂછ્યું કે ઠાકોરજીના દંડવટ કર્યા, એટલે અહીંયા તો કર્યા હોય પણ મંદિરે તમે દર્શન કરીને આવ્યા, એમ રાજકોટ આવ્યા છો તો એમ. એટલે મેં કહ્યું કે ના, સીધા અહીંયા આવ્યા એમ. એટલે સ્વામીએ તરત કહ્યું કે રાજકોટ જઈએ, ક્યાંય પણ જઈએ તો પહેલાં મંદિરે દર્શન કરી અને પછી બીજે બધે દર્શન કરવા જવું. કે મારા મનમાં આ પ્રસંગ ચોંટી ગયો, કે ત્યારથી મને એવી ટેવ પડી અને મને એવો મહિમા સમજાણો, જોવો તો ખરા સંત કેવા ભગવાનમાં પહેલા જોડે છે આપણને, અને ભગવાનમાં જોડે ને એને સંત કહેવાય. એક નાનકડી ટકોરને એ પોતાના હૃદયમાં એક સિદ્ધાંત તરીકે સમજી લે, એટલે આપણે સમજી શકીએ કે અમને કેટલું બધું હેત હશે સંતોમાં. મનોજભાઈ પણ એવા જ ભગવદ્ ગુણાનુરાગી છે. પ્રસંગો જ્યારે આવશે ત્યારે ક્યારેક ક્યારેક એમની, આપણે ઘણી વખત મનોજભાઈના પ્રસંગની વાત કરીએ છીએ. શિકાગો રહે છે, 6 મહિના શિકાગો અને 6 મહિના ઇન્ડિયા. પોતે સોફ્ટવેર એન્જિનિયર છે, અતિ સમજણવાળા ભગત. મયંકભાઈ છે, ડલાસમાં રહે છે, પહેલાં એ શિકાગોમાં રહેતા હતા. સંતોના ડાબા જમણા હાથ થઈ આ ભાઈઓ સેવા કરે છે. આજે આ ધનુર્માસની કથા નિમિત્તે એમણે શુભ સંકલ્પ કર્યો છે કે દાદા કલ્યાણજી બાપા અને પિતાશ્રી પ્રવીણભાઈ એમના સંકલ્પથી આ કથાના યજમાન થયા છે. એ સર્વે પરિવારજનો, યજમાન પરિવારજનો, ધનુર્માસની કથા સાંભળવા પધારેલા સર્વે ભગવદ્ ગુણાનુરાગી ભક્તજનો, જય સ્વામિનારાયણ. આજે માક્ષર સુદ બીજનો દિવસ છે, ધનુર્માસનો પ્રારંભ થાય છે. સૂર્યનારાયણ ભગવાન આજથી ધનુર રાશિમાં પ્રવેશ કરે છે, એટલે આ માસને ધનુર્માસ કહેવાય છે. ધન રાશિમાં પ્રવેશ કરે છે. શ્રીકૃષ્ણ ભગવાન સાંદિપનિ ઋષિના આશ્રમમાં વિદ્યા અભ્યાસ માટે ગયા. એ દિવસ એટલે આજનો દિવસ, અને એ માસ એટલે ધનુર્માસ. અજ્ઞાન પ્રાપ્તિનો મહિનો છે. જીવનની અંદર બાળપણથી લઈ અને છેલ્લા શ્વાસ સુધી દરેક તબક્કામાં આપણે જ્ઞાન પ્રાપ્ત કરતા રહીએ છીએ. નાના હોઈએ ત્યારે વસ્તુ પદાર્થ, નાનું બાળક હોય પપ્પાને પૂછતો હોય, પપ્પા આ શું છે, પપ્પા આ શું છે. એક વખત ભૂલી જાય તો બીજી વખત પૂછે, ને બીજી વખત ભૂલી જાય તો ત્રીજી વખત પૂછે, અને પપ્પાને કંટાળો ન આવ્યો. એ એક તબક્કો છે કે વસ્તુ પદાર્થનું જ્ઞાન બાળક મેળવે છે. પછી એ તબક્કો પૂરો થાય એટલે શાળાએ જવાનું ચાલુ કરે ને અક્ષર જ્ઞાન મેળવે. એ તબક્કો પૂરો થાય પછી કોલેજમાં જવાનું ચાલુ કરે અને એન્જિનિયરિંગનું જ્ઞાન કે ડૉક્ટરીનું જ્ઞાન કે ડિટેલ જ્ઞાન મેળવવાનું ચાલુ કરે, અને એ તબક્કો પૂરો થાય પછી અનુભવનું જ્ઞાન મેળવવાનું ચાલુ કરે. ભણી લીધું પછી એને એપ્લાય કરવાનું, ને એપ્લાય કરી અને પછી એમાંથી જે અનુભવ થાય એ અનુભવને એડ કરી અને એ નવું જ્ઞાન મેળવે. સાથે સાથે બીજા ઘણા બધા જ્ઞાન એમને પ્રાપ્ત થતા જાય. પણ સૌથી મોટું જ્ઞાન એ ભગવાનના સ્વરૂપનું જ્ઞાન છે. જે જ્ઞાન એક વખત પ્રાપ્ત થાય એટલે બીજું કંઈ પ્રાપ્ત કરવાનું રહેતું નથી. વેદોએ તો ત્યાં સુધી કહ્યું કે એકેન વિજ્ઞાતેન સર્વમ વિજ્ઞાતમ ભવતિ. એકને જાણી લઈએ એટલે બધું જણાઈ ગયું, એકને સમજી લઈએ એટલે બધું સમજાઈ ગયું. એ એક એટલે કોણ? એ પરમાત્મા ભગવાન છે. ભગવાન સમજાઈ ગયા એટલે આખી દુનિયા સમજાઈ ગઈ. કેમ લાગે છે, બહુ સાચું કે નહીં? અરે જયંતિ ભગત કે છે બરાબર કે, પણ પાછળ બેઠેલા બિઝનેસમેન બધા ના પાડે છે કે ભગવાનને જાણી લઈએ એટલે કઈ રાજકોટમાં મશીનરીનું જ્ઞાન થોડું થઈ જાય. વેદ તો એવું કહે છે કે ભગવાનને જાણી લ્યો એટલે મશીનરીનું પણ જ્ઞાન થઈ જાય, બોલો બિઝનેસનું જ્ઞાન થઈ જાય, બધા જ જ્ઞાન એ સંપૂર્ણ પામી જવાય. કારણ કે જે પણ મશીનરીનું જ્ઞાન છે, નાનું મોટું બીજું ત્રીજું જ્ઞાન છે, બધું આવ્યું ક્યાંથી ભાઈ? ભગવાન પાસેથી આવ્યું. આપણે હમણાં સંત ચરિતમની અંદર નારાયણદાસ સ્વામી વગેરે સંતોના પ્રસંગોને બધા સાંભળીએ છીએ. અભણ સંત હતા, એમને શું ખબર હોય કે ભાઈ આ જમીનની અંદર 25 ફૂટ ખોદશો એટલે પાકો પાણો નીકળશે. એવું જો જીઓલોજીસ્ટ આવ્યો હોય ને તો કે પહેલાં કે આપણે પથ્થર એટલે સોઇલ ટેસ્ટ કરાવો. શું કરાવવાનું થાય? હા, સોઇલ ટેસ્ટ કરાવો. અને એમાંય પાછી ઊંડી જમીનમાંથી જે સોઇલ નીકળી હોય એ સોઇલ કાઢો અને એનો ટેસ્ટ કરાવો અને પછી એના ઉપર નક્કી કરો કે આટલા વજન દેવાનો ને આવું આટલું ભારે બાંધકામ આના ઉપર ટકી શકશે એમ. તો એ ભણેલા છે એટલે એમને ખબર પડે. નારાયણદાસ સ્વામીને તો ક્યાંથી ખબર પડે ભાઈ? પણ નારાયણદાસ સ્વામીને નારાયણનું જ્ઞાન થઈ ગયું, ભગવાન નારાયણ છે એ સમજાઈ ગયા અને એમની સાથે એમને એવો સંબંધ થઈ ગયો. એકેન વિજ્ઞાતેન સર્વમ વિજ્ઞાતમ ભવતી એમ કહે કે અહીંયા જમીનમાં ખોદો 25 ફૂટ પછી જે પથ્થર નીકળશે ને એટલો પાકો પથ્થર નીકળશે કે એનાથી બાંધકામ થઈ શકશે. અને એવું જ થાય. એમને કોણ કહી ગયું કે આ જગ્યા ઉપર આ છે? માણાવદરની અંદર કૂવો ખોદવાનો હતો, પાણી ઘટ્યું. સ્વામી કે 1 ફૂટ ખોદો એટલે પાણી અખૂટ થઈ જશે, અને અખૂટ થઈ ગયું. આપણા જોગી સ્વામી, સ્વામી અહીંયા બેઠા હોય ને કોઈ દિન દુખિયા આવે, સ્વામી મારે ખેતરમાં મારા વાડીમાં પાણી નથી અને તકલીફ છે, પાક સુકાય છે, એટલે સ્વામી કહે કે આંખો બંધ કરે અને સ્વામી કહે કે તારી વાડીમાં આ શેઢાની બાજુમાં અહીંયા આંકડો છે. હા સ્વામી, આંકડો છે ને? સ્વામી કે એ જગ્યા ઉપર કાં બોર કરજે ને કાં કૂવો ગાળજે કે પાણી થશે જા. કે સ્વામી અહીંયા બેઠા હોય, એમની વાડીએ ક્યારેય ગયા પણ ન હોય, આંખો બંધ કરીને એમને બધું દેખાય. એકેન વિજ્ઞાતેન સર્વમ વિજ્ઞાતમ ભવતી, બધું જ જણાઈ જાય. આ પૃથ્વી જેની રાખી સ્થિર રહી છે, આ પૃથ્વી પણ જેમનું સર્જન છે, તમામ મનુષ્યો જેમનું સર્જન છે એવા ભગવાન જણાઈ ગયા, સર્જનહાર જણાઈ ગયા, તો પછી એમનું સર્જન છે તો સહેજે જણાઈ જાય. આપણે બધા ઊંધી પ્રોસેસ કરીએ છીએ. આપણે પહેલાં સર્જનને જાણવાની પ્રોસેસ કરીએ છીએ કે કાર્ય કેવું છે. ઈ ઇઝ ઇક્વલ ટુ MC² આ રબરિયું બ્રહ્માંડ છે, રબરિયા ચાદરની અંદર, અને બધું આવી રીતે ફરે છે અને અમે મોટા મોટા ટેલિસ્કોપ જોઈ અને પછી નક્કી કરીએ કે આ ફોર્મ્યુલાથી આખું બ્રહ્માંડ ચાલે છે. એટલે પહેલાં આપણે સર્જનને સમજવાની ટ્રાય કરીએ છીએ અને પછી સર્જનહાર સમજાય છે. શાસ્ત્ર ઊંધું કહે છે, જોકે ગીતામાં ભગવાને આવું કહ્યું છે, ઉર્ધ્વમૂલમ અધઃશાખમ મશ્વત્થમ પ્રાહુરવ્યયમ છંદાંસી યસ્ય પર્ણાની યસ્તમ વેદસ વેદવિદ. જગતને જાણો એટલે જગતના સર્જનહાર પરમાત્મા જણાઈ જશે, વેદો પણ જણાઈ જશે. ધનુર્માસ છે, જ્ઞાન પ્રાપ્તિનો સમય છે. ભગવાનનું જ્ઞાન છે સર્વશ્રેષ્ઠ જ્ઞાન છે. એ જો પ્રાપ્ત થઈ ગયું તો બધું જ પ્રાપ્ત થઈ જશે. અરે કાલે પરમ દિવસે ભરત સાહેબ વાત કરતા હતા કે અમે RMCમાં છીએ, રાજકોટ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનની અંદર, તો સહેજે બધા પ્રશ્નો તો આવતા જ હોય. હમણાં નથી, આ COVID-19માં બધી હોસ્પિટલો હળગી ને આ થયું ને તે થયું, નાના મોટા પ્રશ્નો તો બધાને હોય જ. હવે એ પ્રશ્નો આવે એટલે તંત્ર દોડતું થઈ જાય. એમાં એમને દોડવાનું ને બધાને દોડવાનું, ટેન્શન પાછા આવે, ક્યાંક ભૂલચૂક રહી ગઈ હોય, બીજું ત્રીજું થયું હોય તો તકલીફ એમને આવવાની હોય. પણ કે ભગવાનની કૃપાથી આટલા દિવસો સુધી અમારે ક્યારેય એવું ટેન્શન નથી આવ્યું. આવ્યા હોય ટેન્શન, પણ એમાંથી આરપાર સંસરવા નીકળી જાય એનું જો કોઈ કારણ હોય તો આ ભગવાન અને સંતોનો આશ્રય, એનું બળ છે ને એ સૌથી મોટું કારણ છે. એમનું બળ એટલે એમને જે આપણે સમજ્યા છે, એમને જે આપણે જાણ્યા છે ને એમના આધારે હૃદયની અંદર આપણને જેમનો નિશ્ચય છે, એમના બળથી આ બધું થાય છે. એટલે પરમાત્માનું જ્ઞાન છે એમની પ્રાપ્તિ કરવી એ સર્વશ્રેષ્ઠ છે. ધનુર્માસનો આ સમય છે, ભગવાને પણ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે અને આપણે સૌ આમ જો તો ખરા આટલા બધા કોરોનાની પરવાહ કર્યા વગર આવી કડકડતી ટાઢમાં કોઈ 2-વ્હીલર ઉપર આવ્યા હશે, કોઈ ફોર વ્હીલર ઉપર આવ્યા છે અને કોઈ ચાલીને આવ્યા હશે. અને આવી ટાઢમાં બધા સવારમાં, વહેલી સવારમાં આટલા સુધી કથા સાંભળવા માટે, જ્ઞાન પ્રાપ્તિ માટે પહોંચી ગયા. વાલા ભક્તજનો, આ ધનુર્માસની અંદર અજ્ઞાન પ્રાપ્તિના સમયની અંદર આ વખતે આ યજમાન પરિવારના સંકલ્પથી, પૂજ્ય સંતોના સંકલ્પથી આપણે શ્રી વાસુદેવ મહાત્મયની કથા આખા મહિના સુધી કરવાના છીએ. આ વાસુદેવ મહાત્મયનો ગ્રંથ ભગવાન સ્વામિનારાયણને અતિ પ્રિય ગ્રંથ હતો. આ ગ્રંથનો મહિમા ભગવાન સ્વામિનારાયણને જેટલો અભિષ્ટ હતો એનાથી મોટો મહિમાનો બીજો શું હોય. ભગવાનને જે શાસ્ત્ર ગમ્યું એ શાસ્ત્ર આપણા માટે સર્વશ્રેષ્ઠ શાસ્ત્ર. ભગવાનને જે ગમે એ આપણને ગમે. ભગવાનનું જે પ્રિય એ આપણું પ્રિય. ભગવાનની રુચિ એ આપણી રુચિ. ભગવાન સ્વામિનારાયણ એ આપણા પરમાત્મા, એ આપણા ઈષ્ટદેવ, એ આપણા માલિક. એમને જે રૂચે છે એ જ આપણને રૂચે. વાસુદેવ મહાત્મય ગ્રંથની ભગવાન સ્વામિનારાયણે બહુ પ્રશંસા કરી છે. આ ગ્રંથ ખૂબ અદ્ભુત ગ્રંથ છે. આપણે એમના ઉપર જઈએ ને, એમના પહેલા આ ગ્રંથ કઈ જગ્યા ઉપર છે, ગ્રંથનું વિશેષ મહિમા શું છે, એક્ઝેક્ટલી વાસુદેવ મહાત્મય છે શું, આ ગ્રંથ કયો છે. શિક્ષાપત્ર એટલે આપણને ખબર છે કે મહારાજે આપણા માટે કોડ એન્ડ કન્ડક્ટ્સ લખ્યા છે, કોડ ઓફ કન્ડક્ટ્સ, કોડ ઓફ એથિક્સ, એ આપણી શિક્ષાપત્રી. વચનામૃત એટલે આપણને ખબર છે કે અધ્યાત્મ માર્ગે ચાલવા માટે જે પણ આધ્યાત્મિક પ્રશ્નો છે એમનું સમાધાન કરતો ગ્રંથ એટલે વચનામૃત. ભક્ત ચિંતામણી એટલે ખબર છે કે ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થયા ત્યાંથી ધામમાં પધાર્યા ત્યાં સુધીના લીલાચરિત્રોથી સભર ગ્રંથ. સત્સંગી જીવન એટલે આપણને ખબર છે કે એક સત્સંગીએ કેવી રીતે જીવન જીવવું જોઈએ એમની સાથે પરમાત્મા પુરુષોત્તમ નારાયણના ચરિત્રોથી સભર એવો ગ્રંથ એટલે સત્સંગી જીવન, આપણું ધર્મશાસ્ત્ર. આ બધા ગ્રંથોની આપણને ખબર છે, પણ ભગવાન સ્વામિનારાયણને જે ઈષ્ટ ગ્રંથ છે એવા આઠ સત્શાસ્ત્ર મહારાજે શિક્ષાપત્રીમાં કહ્યું કે વેદાશ્ચ વ્યાસ સૂત્રાણી. આ જે આઠ શાસ્ત્રો છે એ ભગવાનને અતિશય પ્રિય હતા, સ્વામિનારાયણ ભગવાનને અતિશય ગમતા હતા. એમાંય વાસુદેવ મહાત્મય છે એ તો વધારે ગમતું હતું. મહારાજે પ્રથમ પ્રકરણના 23મા વચનામૃતની અંદર એવું કહ્યું છે કે શ્રીમદ ભાગવત તો શ્રેષ્ઠ છે જ, પણ વાસુદેવ મહાત્મય જેવો કોઈ ગ્રંથ નથી, કે એ તો અતિશ્રેષ્ઠ છે અને અમને અતિશય પ્રિય છે. મહારાજે એમાં કારણ પણ બતાવ્યું, કારણ કે એ ગ્રંથને વિશે ભગવાનના ભક્તને ભગવાનને ભજવાની રીત કહી છે. આપણે ભગવાનને કેવી રીતે ભજવા જોઈએ એમની સિસ્ટમ આખે આખે આ ગ્રંથમાં બતાવી છે, એટલે આ ગ્રંથ અમને પ્રિય છે. પણ આ ગ્રંથ છે શું, કઈ જગ્યા ઉપર આવ્યો છે? તમે ગ્રંથ જોયો છે ભાઈ? હલો, વાંચ્યો હતે છે? બહુ સારું. મહારાજે શિક્ષાપત્રીમાં જ્યારે વાસુદેવ મહાત્મ્યની વાત કરી ત્યારે એમ કહ્યું કે સ્કંદ પુરાણને વિશે વિષ્ણુખંડમાં વાસુદેવ મહાત્મય નામે જે ગ્રંથ છે એ અમને પ્રિય છે. સ્કંદ પુરાણ એ ભગવાન વેદવ્યાસ રચિત છે. ભગવાન વેદવ્યાસે 17 પુરાણોની રચના કરી અને છેલ્લે શ્રીમદ ભાગવત પુરાણ મહાપુરાણની રચના કરી. ભગવાન વેદવ્યાસનું અંતિમ શાસ્ત્ર કોઈ હોય કે જેમની રચના ભગવાન વેદવ્યાસે કરી હોય તો એ શ્રીમદ ભાગવત પુરાણ. આ 17 પુરાણોની જે રચના કરી એમાં 13મો ક્રમ છે એ સ્કંદ પુરાણ છે. સ્કંદ એટલે શંકર ભગવાનના જે બે દીકરાઓ, એક કાર્તિક સ્વામી અને બીજા ગણપતિજી, એમાં કાર્તિક સ્વામીનું નામ સ્કંદ છે. એમના આધારિત આખું પુરાણ છે એટલે સ્કંદ પુરાણ કહેવાય છે. આ સ્કંદ પુરાણ એ 7 ખંડની અંદર છે. સ્કંદ પુરાણના 81,000 શ્લોકો છે, બહુ મોટો ગ્રંથ છે. એ 7 ખંડ વાલ્ખિલ્ય ખંડ, બ્રહ્મોત્તર ખંડ, કાશી ખંડ, રેવા ખંડ, કેદાર ખંડ, પ્રભાસ ખંડ અને છેલ્લો 7મો ખંડ એટલે વિષ્ણુ ખંડ. આમ 7 ખંડમાં સ્કંદ પુરાણ છે એ વેચાયેલું છે. અંતિમ જે ભાગ છે વિષ્ણુ ખંડ, એના પણ 3 ભાગ છે. પહેલો ભાગ છે કર્મકાંડ, બીજો ભાગ છે જ્ઞાનકાંડ અને ત્રીજો ભાગ છે ઉપાસના કાંડ. અને ત્રીજો ભાગ એટલે વાસુદેવ મહાત્મ્ય. પહેલા 2 ભાગની અંદર વિષ્ણુખંડમાં પણ કર્મકાંડ એટલે આપણે યજ્ઞ યાગાદિક કરીએ, સ્વર્ગમાં જવા માટે અશ્વમેઘ યજ્ઞ કરવા, આ તે બીજું ત્રીજું, એ બધા કર્મકાંડ જે છે એ પ્રથમ ભાગની અંદર છે. અને દ્વિતીય ભાગની અંદર જ્ઞાનકાંડ છે, એટલે ભગવાનને સમજવા, કેવા સમજવા, ભગવાનનું સ્વરૂપ કેવું છે એ બધો ભાગ છે એમની અંદર છે. પણ એ માત્ર જ્ઞાન જ ન રહી જાય, એ ઇન્ફોર્મેશન ન રહી જાય, કારણ કે ઘણી વખત આપણે જાણતા બધું હોઈએ છીએ પણ એને કેવી રીતે એપ્લાય કરવું એ આપણને ખબર ન હોય, એટલે જીવનમાં ન આવે. દુર્યોધન પણ એવું કહેતો હતો, જાનામિ ધર્મમ નચમે પ્રવૃત્તિ, જાનામિ અધર્મમ નચમે, જાનામિ ધર્મમ નચમે પ્રવૃત્તિ, જાનામિ અધર્મમ નચમે નિવૃત્તિ. હું ધર્મને પણ જાણું છું, હું અધર્મને પણ જાણું છું, શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ અને મને બધી જ ખબર પડે છે, પણ શું કરવું જોઈએ એમાં મારી પ્રવૃત્તિ થતી નથી અને શું ન કરવું જોઈએ એમાંથી મારી નિવૃત્તિ થતી નથી. આપણને બધી ખબર જ હોય કે નહીં? હલો, સંતો એમ કહે કે ભક્તો આવી રીતે રહેવું જોઈએ, તો કે સ્વામી અમને ખબર જ છે. તમારે કાંઈ કહેવાની જરૂર, કથા બધી બંધ કરી દો. પણ આપણી પ્રવૃત્તિ નથી થતી, જાણીએ છીએ આમ કરવું જોઈએ, કાં તો આપણને ખબર નથી કેવી રીતે કરવું જોઈએ, અથવા તો આપણે ક્યારેય કરવાનો પ્રયાસ કર્યો નથી, એનો અભ્યાસ કર્યો નથી. એટલે પછી એમણે ત્રીજો ભાગ, જે વિષ્ણુખંડનો ત્રીજો ભાગ છે એ એવો કહ્યો, એક તો કર્મકાંડ, બીજો જ્ઞાનકાંડ, શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ, કેવું સમજવું જોઈએ કેવું ન સમજવું જોઈએ, એ બધું જ્ઞાનકાંડની અંદર આવ્યું. પણ ત્રીજો જે ભાગ છે ઉપાસના કાંડ, કે ભગવાનની ઉપાસના કેવી રીતે કરવી જોઈએ, જે પણ જાણ્યું છે ભગવાન વિશે તો હવે એમને એપ્લાય કેવી રીતે કરવું, હાઉ હાઉ ટુ ફોલો ઇન ધ લાઈફ, એ ભાગ એટલે ઉપાસના કાંડ છે. અને એ ભાગને વાસુદેવ મહાત્મ્ય કહેવાય છે. બહુ નાનકડો ગ્રંથ છે, માત્ર 32 અધ્યાયનો આ ગ્રંથ છે. એમની અંદર 1417 શ્લોક છે. કેટલા? માત્ર 1417 જ શ્લોક, જાજા નહીં, 32 અધ્યાય. અને બધા જ અનુષ્ટુપ શ્લોક છે. દરરોજનો એક અધ્યાય લઈએ એટલે આખા માસની દરમિયાન કથા પૂરી થઈ જાય, ક્યારેક 1.5 એવી રીતે આગળ પાછળ રહીએ. વાસુદેવ મહાત્મ્ય ગ્રંથ સંસ્કૃત ભાષામાં છે, વેદવ્યાસ ભગવાને લખ્યો. આ ગ્રંથની અંદર ગ્રંથના વક્તા અને શ્રોતા એ કોણ છે? આ ગ્રંથના વક્તા છે સુત પુરાણીના પુત્ર. ભાગવતની અંદર આપણે નામ સાંભળ્યું સુત પુરાણી ઉવાચ, એટલે સુત ઉવાચ, એમના પુત્ર ઉગ્રશ્રવા છે એ આ ગ્રંથના મુખ્ય વક્તા છે. અને સૌનકાદિક ઋષિઓ જે 88,000 ઋષિઓ હતા એ બધા આ ગ્રંથના શ્રોતા છે. ઘણા બધા પુરાણો, વેદો, બ્રહ્મસૂત્રો આ બધાની કથા સાંભળ્યા પછી એ સૌનકાદિક ઋષિઓ જે પ્રશ્ન પૂછે છે એ પ્રશ્ન આપણા બધા માટેના પ્રશ્નો છે. અને જે ગ્રંથની શરૂઆત થાય છે એ શરૂઆતનો પહેલો જ જે પ્રશ્ન છે ને એ મહારાજને અતિ ગમી ગયો હશે, એટલે મહારાજે એમ લખ્યું કે આ શાસ્ત્ર અમને અતિ પ્રિય છે. હમણાં આવશે આગળ ત્યારે આપણે વર્ણન કરશું. એટલે સૌનકાદિક ઋષિઓ આ ગ્રંથના શ્રોતા છે, ઉગ્રશ્રવા એ મુખ્ય વક્તા છે. અને એમના પેટા સંવાદની અંદર, કારણ કે વક્તાઓ એ કથા કરતા હોય ત્યારે કે ફલાણી જગ્યાઓ પ્રસંગ બન્યો હતો ને ત્યારે ફલાણા ભાઈએ ફલાણી વાત આવી રીતે આમ કરી હતી, તો એમના પેટા વક્તા અને પેટા શ્રોતા એના સંવાદમાં સ્કંદ એટલે કાર્તિક સ્વામી છે અને સાવરણી ઋષિ એ શ્રોતા છે. કાર્તિક સ્વામી, કારણ કે સ્કંદ પુરાણ છે એટલે મુખ્ય વક્તા એ જ રહેવાના, પણ પુરાણોની અંદર જ્યારે એમણે વાત કરવાની થાય ત્યારે એ પેટા શ્રોતા તરીકે આવ્યા. વાત મુખ્ય એ જ કરે છે, એમની જ વાત છે, એમનું પ્રતિપાદન થાય છે, પણ પ્રસંગ એક બીજી જગ્યાએ ચાલે છે અને ત્યાં એ પ્રસંગ નીકળ્યો છે ત્યારે આ વાત થઈ. કારણ કે સૌનકાદિક ઋષિઓ એ નૈમિષારણ્ય ક્ષેત્રમાં મોટો બ્રહ્મસત્ર કરવા માટે 1,000 વર્ષનો સત્ર કરવો હતો એમને. કેટલો? આપણે તો માત્ર 1 જ મહિનાનો છે. હો હલો, આવીને આવી શ્રદ્ધા મહિના સુધી રાખવાની છે. એમણે 1,000 વર્ષ સુધી રાખી તો આપણે મહિના સુધી તો રાખી જ શકીએ. આપણે ક્યાં આખો દિવસ છે? પ્રવૃત્તિ ચાલુ થાય રાજકોટમાં, જોકે એવું કહેવાય છે કે 10-11 વાગ્યા પછી જ પ્રવૃત્તિ ચાલુ થાય, બરાબર ને? ત્યાં સુધી તો ગોદડું ઓઢી ભગવાનના ભક્ત તો વહેલા ઉઠી જાય બ્રહ્મ મુહૂર્તમાં. અને 88,000 ઋષિઓ નૈમિષારણ્ય ક્ષેત્રમાં ભેળા થયા ત્યારે એમણે ઉગ્રશ્રવાને પ્રશ્ન પૂછ્યો, એટલે મુખ્ય વક્તા થયા. ત્યાં પ્રસંગ ચાલે છે અને ઉગ્રશ્રવાએ સ્કંદ પુરાણના માધ્યમથી એમણે આ રેફરન્સ લઈ અને કાર્તિક સ્વામીએ અને સાવરણી ઋષિ એમનો જે સંવાદ હતો એ એમને કહ્યો. એટલે આમ ગણીએ તો મુખ્ય વક્તા સ્કંદ એટલે કાર્તિક સ્વામી છે અને સાવરણી ઋષિ છે. સાવરણી ઋષિ એ વિશ્વના 6 મહાન શ્રોતાઓ થયા, એમાંના એક. શ્રોતાઓમાં અગ્રગણ્ય કહેવાય, વક્તાઓમાં અગ્રગણ્યના નામ સાંભળ્યા હોય આપણે, પણ શ્રોતાઓમાં અગ્રગણ્ય અમારે જીવરાજ બાપા, જયંતિ ભગત, ડાયા ભગત, આ બધા આમ પેલી લાઈનમાં બેઠા ગિયાડ સાહેબને બધા અગ્રગણ્ય શ્રોતાઓ કહેવાય ને, આગળ બેઠેલા એમ અગ્રગણ્ય. એમ જેટલા પણ પુરાણો છે એમની અંદર અગ્રગણ્ય શ્રોતાઓ, એમાં 6 શ્રોતાઓ છે, મુખ્ય છે. ત્રિયારુણી, કાશ્યપ, સાવરણી, અકૃતવર્ણ, વૈશંપાયન અને હારિત, આ 6 ઋષિઓ હતા. એમને કથા શ્રવણ કરવાનું એવું અંગ અને કેવી રીતે કથા શ્રવણ કરવી એ જેવું એમના સ્પષ્ટ એક એક મુદ્દાને પકડતા જાય, એમને ઉતારતા જાય અને એમને આનુષંગિક એમના અનુભવમાં જ્યારે કંઈક કચાશ દેખાય અથવા તો એમને કંઈક પ્રશ્ન થાય તો એમને આનુષંગિક એ પ્રશ્ન પૂછતા જાય, એટલે અનુભવની અધ્યાત્મ યાત્રા એક કરતા જતા હોય, એટલા માટે શ્રેષ્ઠ શ્રોતા થયા. માત્ર સાંભળી લીધું, યાદ રાખી લીધું, મુદ્દાઓ ટપકાવી લીધા, અને એક ગ્રંથ બનાવી નાખ્યો એવા એ શ્રોતા નહીં. એમ સાંભળ્યા પછી, શ્રવણ કર્યા પછી, એમનું મનન કર્યું, મનન કર્યા પછી એમનો અભ્યાસ કર્યો, નિધિધ્યાસ કર્યો, અને નિધિધ્યાસ કર્યા પછી એમને સાક્ષાત્કાર થયો. અને સાક્ષાત્કાર થયો એ જેવું વક્તાએ કહ્યું એવો જ સાક્ષાત્કાર એમને થયો, એટલા માટે શ્રેષ્ઠ શ્રોતામાં આવ્યા. આપણે પણ બધા આજે શ્રોતા બનીને બેઠા છીએ વાસુદેવ મહાત્માની કથા સાંભળવા માટે. શ્રોતા હંમેશા સોતા ભલા કહીએ, શ્રોતા હોય ને સૂતા હોય ને એટલું સારું અમારા માટે. જો પ્રશ્ન પૂછે તો અમારી તકલીફ થઈ જાય ભાઈ, એટલે તમે ન પૂછો ત્યાં સુધી જ સારું અમારા માટે. એટલે શ્રોતા છે એ સોતા ભલા. શ્રોતાને વક્તા બેઉ સમજ્યા વિનાના, પેટને અર્થે પુરાણી રે. આ પુરાણી ની વાત એટલે અમે બચી ગયા. આજે આપણે આવો સંકલ્પ કરીએ કે આ વાસુદેવ મહાત્મ્ય ગ્રંથની કથા આ એક મહિના સુધી એવી રીતે સાંભળવી છે કે જેવી રીતે શ્રેષ્ઠ શ્રોતાઓએ સાંભળી. આપણે પણ આ ગ્રંથના શ્રેષ્ઠ શ્રોતા બનવું છે. આ ગ્રંથનો રચનાકાળ એ લગભગ 5000 વર્ષ પૂર્વે કારણ કે આમની અંદર ભીષ્મ પિતામહ અને યુધિષ્ઠિર મહારાજનો સંવાદ પણ આવે છે. એટલે મહાભારતના યુદ્ધ પછી, કારણ કે ભીષ્મ પિતામહ જ્યારે બાણસૈયા ઉપર સૂતા હતા, ઉત્તરાયણની રાહ જોતા હતા શરીર છોડવા માટે, અત્યારે દક્ષિણાયન ચાલે છે, એક મહિના પછી મકર સંક્રાંતિએ સૂર્યનારાયણ ભગવાન છે મકર રાશિમાં પ્રવેશ કરશે અને ઉત્તરાયણની શરૂઆત થશે. વર્ષના 12 મહિનાઓ એમાંથી 6 મહિના છે ઉત્તરાયણ કહેવાય અને 6 મહિના છે દક્ષિણાયન કહેવાય. ઉત્તરાયણની અંદર જો શરીર છૂટે તો ઉત્તર દિશા આ બાજુ થઈ કેમ એ નરનારાયણ ભગવાનની દિશા છે, કલ્યાણની દિશા છે, અને દક્ષિણાયન એટલે દક્ષિણ દિશા એ લંકાની એટલે કે રાવણની દિશા છે, એટલે રાક્ષસની દિશા છે, અધોગતિની દિશા છે. આપણું ઉર્ધ્વગમન થાય, કલ્યાણ થાય, એટલે પૂર્વે ધર્માત્માઓ ભગવાનના ભક્તોને એવો સંકલ્પ થતો કે ઉત્તરાયણમાં શરીર છોડવું. મહાભારતનું યુદ્ધ પૂર્ણ થયું છે, ભીષ્મ પિતામહ બાણસૈયા ઉપર સૂતા છે અને એ વખતે યુધિષ્ઠિર મહારાજાને અતિશય મનમાં ખેદ થાય છે કે એક રાજ્યની પ્રાપ્તિને માટે મારા કારણે આટલા લાખ લોકો, 40 લાખથી વધારે લોકો આ યુદ્ધની અંદર મરાઈ ગયા, મારા ગુરુ મરાણા, ગુરુ હત્યા લાગી મને. પિતામાં ભીષ્મ પિતા એ પણ આજે સરસૈયા ઉપર પડ્યા છે, એનું કારણ જો કયું હોય તો હું છું. અતિશય ખેદ થયો એટલે ભગવાન શ્રી કૃષ્ણએ એમને સમજાવવાનો પ્રયાસ કર્યો પણ એમને ખેદ દૂર ન થયો. ભગવાનને એમ થયું કે આ મારાથી નહીં થાય, એટલે પાંચેય પાંડવો અને દ્રૌપદીને લઈ અને ભગવાન ભીષ્મ પિતામહની પાસે આવ્યા. ભીષ્મ પિતામહ એ ધર્માવતાર છે, જ્ઞાનાવતાર છે, ભગવાનના અતિશય શ્રેષ્ઠ ભક્ત છે. શ્રી કૃષ્ણ ભગવાને એમને કહ્યું કે તમે પાંડવોને છેલ્લે છેલ્લે જે કંઈ ઉપદેશ આપવાનો હોય, જે કંઈ જ્ઞાન આપવાનું હોય તમારે, કારણ કે દાદા હોય એ જ છોકરાઓને જ્ઞાન આપે ને, શીખવાડતા જાય, કહેતા જાય, આમ રહેજો, આમ કરજો, એનું મનાઈ પણ કરું. એટલે યુધિષ્ઠિર મહારાજાને તમે જે કંઈ કહેવાનું છે કહો. ઘણા બધા ઉપદેશ આપ્યા છે એમાંથી એક ભાગ કે યુધિષ્ઠિર મહારાજે જે પ્રશ્ન પૂછ્યો હતો એ પ્રશ્નના ઉત્તર રૂપે ભગવાન વાસુદેવ છે એ સર્વશ્રેષ્ઠ દેવતા છે, એમનો જે મહિમા છે એ મહિમા ભીષ્મ પિતામહે યુધિષ્ઠિર મહારાજાને કહ્યો છે. એમનો ઉલ્લેખ આ ગ્રંથની અંદર આવે છે. એટલે આમનો અર્થ એવો થયો કે મહાભારત પછી આ ગ્રંથની રચના થઈ હશે અને ભાગવત પુરાણ જે થયું, વ્યાસ ભગવાને છેલ્લું પુરાણ કર્યું, એમના પહેલાં આ ગ્રંથની રચના થઈ હશે. મહાભારત પૂર્ણ થયા પછી એટલે મહાભારતનો ઇતિહાસ 1,00,000 શ્લોકનો એ વેદવ્યાસ ભગવાને લખી નાખ્યો, ત્યાર પછી સ્કંદ પુરાણની રચના કરી હોય એવું માનવામાં આવે છે. બીજી વાત એ છે કે 13મા પુરાણ તરીકે આનો ઉલ્લેખ છે, એટલે બીજા પુરાણો પણ આમના પછી થયા હોય અને બાકીના 12 પુરાણ છે આમની પહેલાં થયા હોય એવું અનુમાન થઈ શકે કે 12 પુરાણ પછી અને બાકીના 6 પુરાણ પહેલાં, 5 પુરાણ પહેલાં અને શ્રીમદ ભાગવત મહાપુરાણ છે એમની પહેલાં અને મહાભારત પછી આ ગ્રંથ છે એ એમની રચના વેદવ્યાસ ભગવાને કરી હશે. બાકી વિશેષ છે મહારાજ જાણે, ભગવાન છે એ બધું જાણે. સાથે સાથે આ ગ્રંથમાં જે વિષય છે એ વિષય ભગવાન વાસુદેવ નારાયણનું મહાત્મય, એટલે ભગવાનનું યથાર્થ મહિમા એક કહેવાયો છે. અને ભગવાનના યથાર્થ મહિમા એમનું પ્રતિપાદન કરનારું આ શાસ્ત્ર છે, એટલે આ શાસ્ત્રનો મુખ્ય વિષય છે ભગવાનનો મહિમા. વાસુદેવ મહાત્મ્ય, એટલે ગ્રંથનું નામ વાસુદેવ મહાત્મ્ય. વાસુદેવ એટલે ભગવાન પુરુષોત્તમ નારાયણ અને એનો મહિમા. આમ તો કોઈ પણ ગ્રંથ હોય એટલે એમાં 4 વાનું હોય, એને અનુબંધ ચતુષ્ટય કહેવાય. કે આ ગ્રંથના વિષય શું છે, એમનો હેતુ શું છે, અધિકારી કોણ છે આ ગ્રંથના અને ગ્રંથનો સંબંધ શું છે, આ 4 વસ્તુ બધાને પહેલાં ક્લિયર થાય પછી ગ્રંથમાં પ્રવેશ થાય એટલે ખબર પડે કે આપણે આ ગ્રંથના અધિકારી છીએ કે નહીં. અધિકારી હોય તો જ એમણે પ્રવેશ કરવો, અધિકારી ન હોય તો અનધિકાર ચેષ્ટા ન કરવી. અને શાસ્ત્રમાં એવું કહ્યું છે કે અનધિકાર ચેષ્ટા કરે તો એ પણ એક દોષ છે, એક પાપ છે. આ ગ્રંથનો વિષય છે ભગવાન વાસુદેવનો મહિમા, મહાત્મય. બીજો વિષય છે જીવ, દેવતા, ઈશ્વર, આ તમામની અંદર સર્વોપાસ્ય ભગવાન છે એવું પ્રતિપાદન છે. અને મહારાજે જે 5 ભેદનું નિરૂપણ કર્યું છે, 3 તત્વ અને 5 ભેદ, જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ, આ 5 ભેદ એ વાસુદેવ મહાત્મ્યની અંદર એકદમ સચોટ રીતે નિરૂપણ કર્યા છે. કદાચ મહારાજે જ્યારે આ બધા શાસ્ત્રોનો અભ્યાસ કર્યો 10 વર્ષની ઉંમરે, ત્યારે આ બધું મહારાજે આમ એક સાથે કેચઅપ કરી લીધું હશે અને મહારાજને રેફરન્સ તરીકે યાદ રહી ગયું હશે કે વાસુદેવ મહાત્મ્યની અંદર આ આવવાનું આવે છે અને આ અમને ગમે છે. એટલે આ ગ્રંથનો બીજો વિષય છે કે આ 5 ભેદ છે એમનું નિરૂપણ કરવું. આ સાથે ભગવાનની ઉપાસના કેવી રીતે કરવી એ આમનો વિષય છે. એ ઉપાસના કરવાની જે પદ્ધતિ છે, જે રીતિ છે એ આ ગ્રંથની અંદર બતાવી છે. અને એમના માટે જે ધર્માનુષ્ઠાન કરવા પડે એ ધર્મના અનુષ્ઠાનો પણ આ ગ્રંથની અંદર બતાવ્યા છે, એ પણ એમનો વિષય છે. એટલે ન વાસુદેવાત પરમસ્તિ પાવનમ, વાસુદેવથી શ્રેષ્ઠ કોઈ પાવન કરનારું નથી. ન વાસુદેવાત પરમસ્તિ મંગલમ, ન વાસુદેવાત પરમસ્તિ દૈવતમ, ન વાસુદેવાત પરમસ્તિ વાંછિતમ. કે ભગવાન વાસુદેવ નારાયણ એમનાથી શ્રેષ્ઠ બીજું કોઈ પાવનકારી નથી, એમનાથી શ્રેષ્ઠ બીજું કોઈ મંગલકારી નથી, એમનાથી શ્રેષ્ઠ બીજા કોઈ દેવતા નથી અને એમનાથી શ્રેષ્ઠ બીજું કોઈ મનવાંછિત ફળ આપનારું પણ કોઈ નથી. આ એમનો વિષય છે. હવે આ ગ્રંથનો હેતુ શું છે, શા માટે આ ગ્રંથ થયો, આ ગ્રંથનો હેતુ એવો છે કે જેની આરાધનાથી, એટલે પુરુષોત્તમ નારાયણની આરાધનાથી, સકામ અને નિષ્કામ બંને પ્રકારના ભક્તોને શીઘ્રતાથી અતિશય શ્રેષ્ઠ ફળની પ્રાપ્તિ થાય એ આ ગ્રંથનો હેતુ છે. હવે ફળ એટલે કેરીનું ફળ નહીં હો, ફળ એટલે આપણી મનની અંદર જે ઈચ્છાઓ છે એ નહીં, પણ આ ગ્રંથના આધારે ભગવાનનો મહિમા સમજાય, ભગવાનનો નિશ્ચય થાય, ભગવાનની ઉપાસના થાય અને ઉપાસનાનું જે ફળ પ્રાપ્ત થાય એટલે ભગવત પ્રાપ્તિ થાય એ ફળ. અને જ્યારે ભગવાનની પ્રાપ્તિ થાય એટલે બધું જ મળી ગયું. મોટા સંતો એવું કહેતા કે હાથીના પગલામાં બધાયના પગલા આવી ગયા. ભગવાન રાજી એટલે બધા રાજી. અને ગુણાતીતાનંદ સ્વામીએ બહુ સહેલા શબ્દોની અંદર સમજી શકાય એવી રીતે લખ્યું કે જે ભગવાનને અનુકૂળ થશે એમને આખું જગત અનુકૂળ થશે, અને જે ભગવાનથી અને ભગવાનના સંતો ભક્તોથી પ્રતિકૂળ થશે એમને આખું જગત છે પ્રતિકૂળ થશે. છે કે નહીં એવું? ભગવાનને અનુકૂળ આપણે થયા તો જગત એ ભગવાનનું કાર્ય છે અને એ ભગવાનના સંકલ્પથી ચાલે છે. તો આપણે ભગવાનને અનુકૂળ થયા, ભગવાન આપણને અનુકૂળ થયા એટલે જગત છે આપણને અનુકૂળ થશે, અને આપણે જો ભગવાનને પ્રતિકૂળ થયા, ભગવાનના સંતો અને ભક્તોને પ્રતિકૂળ થયા તો પછી જગતે પ્રતિકૂળ. કારણ કે ભગવાનને એમ થશે કે દીકરો તો છે પણ ડાયો નથી. મા બાપને એમ થાય ને, બે દીકરા હોય, એક દીકરો અનુકૂળ હોય, પિતાની ઈચ્છા પ્રમાણે અનુવૃત્તિ પ્રમાણે એ બધું કરતા હોય, અને બીજો દીકરો સહેજ મનમુખી હોય પોતાની ઈચ્છા પ્રમાણે કે પપ્પા તમને આમાં ખબર ન પડે, ત્યાંથી જ શરૂઆત થાય એમની. હો તમે મૂંગા, આપણે પાછળનો શબ્દ ન બોલાય કારણ કે અત્યારે કોરોનાનો સમય છે. તો દીકરાઓ છે, આવા બે પ્રકારના દીકરા હોય, એમાંથી કયા દીકરા વધારે પપ્પાને ગમે? અનુકૂળ હોય એ ગમે. અને જે પિતાને અનુકૂળ હોય એમને પિતા અનુકૂળ થાય એટલે બધો વારસો એમને જ આપે, બીજા કોઈને આપે ભાઈ? પછી તો ભાગ પાડવા પડે, નહીતર વળી પાછા ઓલા હોય વધારે પાછા. પણ ધળતો દાળો આ બાજુ હોય એમ, રાજીપો હોય એમ, આપણે જો ભગવાનને અનુકૂળ થઈએ તો ભગવાન છે આપણને અનુકૂળ થાય એટલે જગત આખું અનુકૂળ થાય, એટલે અતિશય શ્રેષ્ઠ ફળ, એટલે ઉપાસનાનું જે ફળ છે ભગવાન છે એ પ્રાપ્ત થાય. એમની સાથે સાથે ભગવાનના ભક્તોના જીવનની અંદર એકાંતિક ધર્મ પ્રાપ્ત થાય એ એમનું પ્રયોજન છે. જે ભાગવત ધર્મ કહેવાય છે આપણા સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર, એકાંતિક ધર્મ કહેવાય છે. એટલે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ આ ચારનું યથાર્થ નિરૂપણ એ આ શાસ્ત્રની અંદર છે. એટલે આ ચારેયની પ્રાપ્તિ કરાવવી એ પ્રયોજન છે કે તમામ ભક્તજનોના હૃદયને વિશે આ ચાર છે એ દ્રઢ થાય એવું એમનું પ્રયોજન છે, અને એના આધારે એમને આત્યંતિક મોક્ષની પ્રાપ્તિ થાય. આત્યંતિક મોક્ષ, એક વખત મોક્ષ થઈ ગયો પછી ફરીવાર જે મોક્ષ કરવાનું જરૂર જ નહીં, એને આત્યંતિક મોક્ષ કહેવાય. સર્વોપરી ભગવાનની ઉપાસનામાં જીવોને પ્રવર્તાવવા એ આમનું પ્રયોજન છે. સાથે એક દેવની જે પરાત્પર પુરુષોત્તમ નારાયણ છે એમાં જ ઉપાસના દ્રઢ થાય, અન્ય દેવ નહીં પણ એક જ દેવ એવી નિષ્ઠાપૂર્વકની ઉપાસના દ્રઢ થાય એ આમનું પ્રયોજન છે. અન્ય ક્ષુદ્ર દેવોની ઉપાસનામાંથી જીવાત્માઓ પાછા વળે અને પુરુષોત્તમ નારાયણની ઉપાસના દ્રઢ કરે એ આમનું પ્રયોજન છે. હવે આ ગ્રંથના અધિકારી કોણ છે? કોને આ ગ્રંથ સાંભળવો જોઈએ? કોને સાંભળવો જોઈએ? કોને ધારણ કરવો જોઈએ? તો અતિ ઉત્કૃષ્ટ શ્રદ્ધાવાળા જે મુમુક્ષુ હોય એ આ ગ્રંથના યોગ્ય અધિકારી છે. હલો, અતિ ઉત્કૃષ્ટ શ્રદ્ધાવાળા મુમુક્ષુ છે. આ ત્રણેય શબ્દો બધા સમજવા જેવા છો. અતિ ઉત્કૃષ્ટ એટલે શ્રેષ્ઠ પ્રકારની, બેસ્ટ ક્વોલિટીની શ્રદ્ધા હોવી જોઈએ. શ્રદ્ધા એટલે લાંબા સમય સુધી અભ્યાસ કરવાની, પ્રવૃત્તિ કરવાની અથવા તો પ્રેક્ટિસ કરવાની ઈચ્છા અને પ્રયત્ન, જે લાંબા સમય સુધી કરી શકે, છોડી ન દે, મૂકી ન દે, થાકી ન જાય ભગવાનના માર્ગે ચાલવામાં. હવે બહુ ભજન કર્યું, એવું ક્યારેય ન થાય, તો એ અતિશય ઉત્કૃષ્ટ શ્રદ્ધાવાળા કહેવાય. અને પાછા મુમુક્ષુ હોવા જોઈએ. કેવા? સતત મોક્ષની ઈચ્છા. મારો મોક્ષ શું કરું તો મોક્ષ થાય? મારે ભગવાનના ધામમાં જવું છે, આ છેલ્લો જન્મ કરી લેવો છે, હવે ફરીવાર આ જન્મ મરણના ચક્કરમાં આવવું નથી. બોલીએ તો આપણે પણ બધા એમ જ છીએ, એવો. કારણ કે સત્સંગમાં ટેવાઈ ગયા ને, વારે વારે આ બધા સંતો અમે કહેતા હોઈએ એટલે પૂછીએ કે મનીષભાઈ કેમ સત્સંગ કરો છો? તો કે બસ સ્વામી હવે આ છેલ્લો જન્મ કરી લેવો છે. જોકે એમને તો એવી ઈચ્છા છે, કરી જ લેવો છે. 45 વર્ષથી એ એક એવા ભગત છે કે દરરોજ ગુરુકુળમાં સવાર પડે એટલે ગુરુકુળમાં હોય. હો, નાના હતા ત્યારથી કા આંગળી પકડીને આવતા ત્યારથી એમ. તો મુમુક્ષુતા હોવી, મોક્ષની ઈચ્છા હોવી, ભગવાનના ધામમાં જવું, એ જ આ ગ્રંથના યોગ્ય અધિકારી છે. મોક્ષની ઈચ્છા છે એટલે જો આખો હોલ ભરાઈ ગયો છે આટલી કડકડતી ઠંડીમાં. પણ હજી એ વધારે જેટલી જાગે, એમાં શિયાળામાં ભૂખ જાગે ને એટલું ભાવે બહુ, કે નહીં? એમાં જો કોરોના થોડોક પોઝિટિવ આવી ગયો હોય 5-10%, અને કંઠમાં હોય ને પછી એની જે દવાઓ ચાલતી હોય, અને દવા ચાલ્યા પછી જે ભૂખ ઉઘડે અંદરથી, ગમે એટલું ખાઈએ. આપણે અહીંયા સરજુ ભગત છે ને, એમનો આખા પરિવારને કોરોના થઈ ગયો, પછી બનાવે કોણ? એટલે એમને બેનને કહ્યું, તો 4 જણાનું બનાવીને લઈ આવે તો 4 જણાનું 1 જણા ખાઈ જાય, એટલી ભૂખ ઉઘડે. બોલો, એ દવા નાખી અને ભૂખ ઉગાડવામાં આવે છે કે ભૂખ ઉગડે ને તો ઓલો કોરોના ખવાઈ જાય. એમાં એમ આપણે પણ આ સત્સંગમાં આવીને સંતો પાસે બેસીને કથા સાંભળીને એક એક ટેબ્લેટ એક એક સંતો છે આપતા જાય ને, એના આધારે ખાતા જાય ને તો ભૂખ ઉગડે, મોક્ષની ભૂખ ઉગડે. હો, ગ્રંથોની કથા સાંભળીએ, ધનુર્માસની બધી કથાઓ સાંભળીએ એટલે મોક્ષની ભૂખ ઉગડે, એને મુમુક્ષુ કહેવાય. એ આ ગ્રંથના અધિકારી છે. જેને ઉત્કૃષ્ટ શ્રદ્ધા નથી અને જેને મુમુક્ષુતા નથી, એમણે આ ગ્રંથને ન અડવો, એવું પણ કહ્યું છે. અંધકાર ચેષ્ટા ન કરવી. મહારાજે શિક્ષાપત્રીમાં કહ્યું કે જે દૈવી જીવ છે એમને આ શિક્ષાપત્રી આપવી, પણ આસુરી જીવને, જેને મોક્ષની ઈચ્છા નથી, એમને આપવાથી કંઈ થતું નથી. જે ભરપેટ જમીને બેઠા છે એમને તમે લાડવો આપશો ને તોય મોઢું બગાડશે, મારે નથી જોતો. કે સારો હશે, રસાળ હશે, અડદિયાનો પ્રસાદ હશે સવારમાં, એ આપશો તો એ મોઢું બગાડશે. કેમ? તો કે ઈચ્છા નથી, ભૂખ નથી. બોલો, ખાઈને આવ્યા છે. એમ આત્યંતિક મુક્તિ મેળવવાની જેમને ઈચ્છા છે એ આ ગ્રંથના અધિકારી છે. હવે આ ગ્રંથનો સંબંધ શું છે? કોઈ પણ ગ્રંથ હોય તો એ જે વિષયનું પ્રતિપાદન કરતા હોય એ વિષય છે, એ પ્રતિપાદ્ય કહેવાય. અને એમાં જેનું નિરૂપણ થયું છે, પ્રતિપાદન થયું છે, એને પ્રતિપાદક કહેવાય. એટલે પ્રતિપાદક પ્રતિપાદ્ય એવો સંબંધ છે. આમાં પ્રતિપાદન થયું છે એ ભગવાનની ઉપાસનાનું પ્રતિપાદન થયું છે, અને પ્રતિપાદન કરનારા પણ કાર્તિક સ્વામીના અંતર્યામી એવા પરમાત્મા પોતે છે. એટલે પ્રતિપાદક પણ એ જ છે, અને જેમનું પ્રતિપાદન થયું છે એવા પુરુષોત્તમ નારાયણ પ્રતિપાદ્ય પણ એ જ છે. એટલે સંબંધ પણ ભગવાનનો છે, એટલે આને વાસુદેવ મહાત્મય કહેવાય. હેતુ પણ એ જ છે, સાધ્ય પણ એ જ છે અને સાધન પણ એ જ છે, સિદ્ધ કરવા યોગ્ય પણ એ જ છે. આવો શ્રેષ્ઠ ગ્રંથ, એમની કથાનું આપણે શ્રવણ કરવું છે. આવતીકાલથી ભગવાન સ્વામિનારાયણ, એમને આ ગ્રંથ અતિશય પ્રિય હતો અને એમણે જેટલા જેટલા જગ્યાએ આ ગ્રંથના સંદર્ભ ટાંક્યા છે એ ગ્રંથના સંદર્ભનો ઉલ્લેખ કરી અને આવતીકાલથી આપણે વાસુદેવ મહાત્મ્યના ગ્રંથમાં કથા પ્રવેશ કરીશું. અત્યારે અહીંયા આપણે પ્રથમ દિવસની કથાને પૂર્ણ કરીએ, મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ. આ વાસુદેવ મહાત્મ્ય ગ્રંથની કથા એક મહિના સુધી દરરોજ સવારે 7 વાગ્યાથી લઈ અને સવારના 8:15 વાગ્યા સુધી ચાલવાની છે. ત્યારે એ ગ્રંથના આપણે સૌ યોગ્ય અધિકારી બની શકીએ. એ ગ્રંથની અંદર જે પ્રતિપાદન કર્યું છે એ પ્રતિપાદનને આપણે સાંભળી એવા શ્રેષ્ઠ શ્રોતા બની શકીએ અને એ ગ્રંથમાં જે વિષયનું પ્રતિપાદન થયું છે એવો ભગવાનનો મહિમા એ આપણા સૌના હૃદયની અંદર ભગવાનને પ્રાપ્ત કરવાની જે રીત છે એ આપણા જીવનની અંદર આવે એટલી પ્રાર્થના સાથે આજની કથાને અહીંયા વિરામ આપીએ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વં હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રીસ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. વાલા ભક્તજનો, અત્યારે શ્રી વાસુદેવ મહાત્મા ગ્રંથને આધારે આજના દિવસથી કથાનો પ્રારંભ થયો છે. બરોબર 7:15 વાગે કથાનો પ્રારંભ થશે 8:15 વાગ્યા સુધી. એ જ રીતે સાંજના સમયે 9 થી 10 ઓનલાઈન પરમ પૂજ્ય પુરાણી સ્વામી કૃષ્ણપ્રિયદાસજી સ્વામી અને પૂજ્ય શાસ્ત્રી હરિસ્મરણદાસજી સ્વામી આ બંને સંતો સત્સંગ કથા વાર્તાનું વિશેષ રસપાન રાત્રે ઓનલાઈન યુટ્યુબ ચેનલમાં કરાવવાના છે. આજે ધનુર્માસ કથાના ધૂનપ્રસાદના યજમાનશ્રી તથા ઠાકોરજીના થાળના યજમાનશ્રી અક્ષર નિવાસી હરકચંદભાઈ ધનજીભાઈ બગડાઈની પુણ્ય સ્મૃતિમાં સુપુત્ર વિનોદભાઈ બગડાઈ અને સાથે વલ્લભભાઈ લિંબાસિયા ગજાનંદ ટ્રાન્સપોર્ટ એમના સુપુત્ર સાગરના જન્મદિવસ નિમિત્તે એવો યજમાન રહ્યા છે. જે કોઈ યજમાનો હોય હરોજને માટે ઓફિસમાંથી ભગવાનનો પ્રસાદ ત્યાંથી મેળવતા જશો. અત્યારે થોડું સોશિયલ ડિસ્ટન્સિંગ અને કોરોનાના સમયને લઈને આપણે સંતોથી નજીક નહીં આવીએ, પણ ક્રમશઃ જે રીતે સ્વયંસેવકો ઊભા થઈ દર્શન કરવાની વ્યવસ્થા કરે એ પ્રમાણે ક્રમશઃ દર્શન કરી અને આપણે છૂટા પડીશું. દિવ્ય જયનાથ સાથે આજની કથાને વિરામ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.